કે ત્યાં કોઈ કંટ્રોલ નહીં થાય, ભીડ નહીં થાય. ત્યાં ચોખા તો વિચારવા નહીં આવતા કે ચોખા ચાવલ હોય કે નહીં, ઓર ઘી હોય કે નહીં, ખાંડ ચક્કર હોય કે નહીં, વિચારના નહીં પડતા હતા. સબ ચીજ મિલતી આરામથી મિલતી, જીતી ચીએ તી મિલતી, કોઈ કંટ્રોલ નહીં થાય. અભી કા ટાઈમ જુદા આયા તો હમને બતાવે, જો લોગ પૂજ્ય ભી નહીં હૈ, લોગ નિંદે ભી નહીં હૈ, ઉસકો લોગ પૂજ્ય હૈ, જો લોગ, હા લોગ પૂજ્ય. અભી કહાં સે લાયેગા જ્ઞાની પુરુષ તો કભી કોઈ, સમજ ગયા નહીં. ઓર જો સંત સાધુ રહે છે તો એ ઇતને લીએ ઇનકી ઇનકી લિમિટ છે, કિધર હૈ જોડે. બીજી તો લોક પૂજ્ય નહીં બોલા જતા હૈ, લોક પૂજ્ય તો હરેક જાતિ હરેક લોક પદ, સમજ ગયા નહીં. ઉસમે એસા નહીં રહેતા હૈ કે એ હિન્દુ હૈ, મુસ્લિમ હૈ, પારસી, સમજ ગયા નહીં. પારસી લોક હમકો ક્યાં બોલતા હૈ, ક્યાં બોલતા હૈ, દાદા તો અમારે પૈગંબર કા પૈગંબર, ઉનકે ભી પૈગંબર હૈ. ઇધર સુરત કા પારસી આયા થા, નામ થા, નામ થા રુસ્તમ જી. એ સબ હમારા હિન્દુ, આપના હિન્દુ કા બાત કરતા થા કે હિન્દુ લોક આપ કુછ જાણો કે દાદા કોણ છે હમારા, શું કહેતે હૈ, પૈગંબર ના પૈગંબર, હમારા પૈગંબર સાહેબ કા ઉસકા પૈગંબર ભી હૈ, શું કહે, પારસી બોલ, સમજ ગયા. તમારી વાત સમજમાં નિંદ્ય નહીં હોના ક્યા લી એસા હૈ તેસા હૈ, કોઈ તુમ્હારો દુશ્મન ભી બોલે એસા નહીં હોના ક્યા, હમારી કોઈ વાત બોલે કે ઇનકો ઠીક નહીં લગતા હૈ, એસા કોઈ આદમી હોતા ને સ્પર્ધા સે દુસરી તો બોલેગા કે દાદા તો એસા તેસા, ફિર દૂસરા દૂસરા લોગ ક્યા બોલેગા, નહીં બોલે, સમજ ગયા નહીં. અપને મુંહ સે અચ્છે શબ્દ નિકાલના, ઠીક હૈ, નહીં નહીં નહીં, અપને દસ લાખ સાલ મેં દસ આશ્ચર્ય હુઆ થા મહાવીર કે ટાઈમ મેં, ઇલેવન્થ આશ્ચર્ય હમ એક બોડી, એ બોડી ટૂટ જાયગા, ફિર પેપર મેં લખાયેગા, પુસ્તક મેં લખાયેગા કે ઇલેવન્થ આશ્ચર્ય હો ગયા, સમજ ગયા, ઇલેવન્થ આશ્ચર્ય કભી નહીં હુઆ હૈ, ઇલેવન્થ વંડર ઓફ ધ વર્લ્ડ, ટેન્થ હો ગયા અભી તો. મહાવીર કા ટાઈમ મેં દસરા દસમા આશ્ચર્ય કોણ ક્યા હુઆ થા, સૂર્યનારાયણ દર્શન કરને કો આયા થા મહાવીર કા, કોણ આયા થા, સૂર્યનારાયણ દર્શન, વો સૂર્યનારાયણ હૈ ને, વો મહાવીર કા દર્શન કરને, દો ઘંટા, ફિર ક્યા હુઆ થા, વો બિંબ હૈ ને, લાઇટલેસ હો ગયા થા, ક્યા હો ગયા, લાઇટલેસ, હા બિંબ તો દિખાતા થા મગર લાઇટલેસ, ડિમ હો ગયા થા, દો ઘંટે આયા થા. તો કભી હોતા નહીં સૂર્યનારાયણ આતા હૈ કે ઇધર દર્શન કરને કે લિયે આયા હૈ, ક્યોંકિ ઇનકી સર્વિસ એસી હૈ સૂર્યનારાયણ કે ઇસકો જગા નહીં છોડ સકતા. વો સબ બોલતા હૈ ને પથ્થર હૈ પથ્થર પથ્થર નીચે હૈ તો, વો સબ દેવલોક હૈ, એ દેવલોક કા ક્યા નામ હૈ, જ્યોતિષ કે દેવલોક હૈ, ક્યા હૈ, જ્યોતિષ, જ્યોતિષ, સમજ ગયા ને, એ પથ્થર નહીં હૈ સબ બોલતા હૈ, ઓર ચંદ્ર ભી પથ્થર નહીં હૈ, દેવલોક હૈ, સમજ ગયા ને. અપને કીડી જા રહી સર, કીડી મૂંગી, હા, ઓર ઇસકો અપના વાલ કેસા, વાલ કેસા લગતા હૈ, ઉસકો બડે બડે ઝાડ કી માફક લગતા હૈ, કે મેં જંગલ મેં ગયા, કહેતા ને, વો એસા એસા ઉસકી પર જાતા હૈ, ઓર ઇસકી બાતો કરતે હૈ, વો ગલત બાતો હૈ, સમજ ગયા ને. બહુ બુરા ઇફેક્ટ નહીં આજે મૂન પે, ભી મટ્ટી, વો ભી મટ્ટી ઓર પથ્થર હૈ, યે પથ્થર ઓર મટ્ટી હૈ, ભુગતના પડેગા, ઇસકા ઇસકા બોડી હૈ, યે ચંદ્ર કા બોડી હૈ, ચંદ્ર નહીં, ચંદ્ર દેવ અંદર અંદર હૈ, ઇનસાઇડ હૈ, જેસકા આપકી, આપકી અંદર આત્મા હૈ ને, હા, મન તો, વો મુસ્લિમ લોગ, અભી તક વો બોલતે કે વો ચાંદ કા દર્શન કરતા ચાંદ કા દર્શન કરતા હૈ ઓર મેરે જૈસે ને પાકિસ્તાન ઓર તુર્કી માં જાકે મેને નહીં બોલાયા હૈ કભી હમ જાકે બોલે નહીં દેખો ભાઈ એ ચાંદ કી આપ લિયા તો ફિર ઝઘડા હો જાતા થા ફિર ઇતના હી બોલા થા ચાંદ કી આપ લિયા ઉપર જાકે સમજે ને તો મુસ્લિમ ગડબડ હો જાતા હૈ ક્યા હોતા હૈ બોલને વાળા મેરે જૈસા હોના ચાહિયે તો હમ એસા નહીં બોલેગા ક્યુ ઘબરાટ હોય એસા કભી નહીં બોલતા નુકસાન હોતા ક્યા હોતા આપ સમજે જૈસે નહીં બોલતા થા કે મોહમ્મદ કા બાલ કિસકા બાલ બોલતા હઝરત કા બાલ હા હઝરત કા બાલ હઝરત કા બાલ હઝરત કા બાલ બોલતા હૈ એસા ઝઘડા હો જાતા હૈ મુસ્લિમ લોગ મેં અપને ભી મેં એસા હૈ સબ લોગ સબ લોગ તો એ ચાંદ હૈ ચાંદ કા દર્શન કરતા હૈ તો દીદ કા દર્શન કરતા હૈ કિસકા કરતા હૈ દૂજ સમજ ગયા પર હિન્દુ લોગ ભી દૂજ કા દર્શન કરતા હૈ દૂજ કિસકો બોલાયા જાય હિન્દુ લોગ કા વો સમ્યક દર્શન કો બોલાયા જાતા હૈ ક્યા સમ્યક દર્શન હા જ્ઞાન મિલતા હૈ નહીં જબ કુછ લાઇટ મિલતા હૈ તો અમાસ ચલી ગઈ ઓર લાઇટ હુઆ તો લાઇટ પૂરા હો ગયા તક નહીં દૂધ હુઆ હૈ 15 હો જાયેગા ફુલ લાઇટ સમજ ગયા નહીં ઓર એ ભી દૂધ બોલતા હૈ ઓર પારસી લોગ સૂર્યનારાયણ બોલ બોલતા હૈ અભી એસા નહીં હૈ કે જીસકો તીન આદમી કા મન વસવસ હોતા હૈ તીન આદમી કા મન વસવસ કોઈ એક આદમી એસા નહીં હૈ વર્લ્ડ મેં અભી કે ઇસકો તીન આદમી કા મન વસ હો ગયા હૈ ક્યા મેં બતાતા હું તીન આદમી કા મન વસ હો ગયા એસા કોઈ આદમી નહીં મિલ જાયેગા સમજ ગયે અભી એક 11th આશ્ચર્ય હૈ કે હમારા સે હજારો આદમી કા મન વશ હો ગયા વો સબ હૈ ને સબકા મન વશ હમારે મન વશ કરતા હૈ નિરંતર સાદા ખ્યાલ માં ભૂલ નહીં જાતા હૈ નિરંતર એક ક્ષણ ભી કોઈ ભી આતા હૈ યહાં અભી વહાં થાના મેં બેલાપુર બોલ કે હૈ ઓર કભી વરીજ ભી નહીં હોતા હૈ કભી વરીજ ભી નહીં ચિંતા નહીં કુછ ભી નહીં બહોત બડા સ્મગલર નિરંતર સમાધિ રહેતા હૈ આને હી નહીં દેતા તીન આદમી કા કિસી કો મન વશ રહેતા નહીં તીન આદમી કા કોઈ કોઈ બડે મોલવી હોય કિસી પીછે દો એના ભંત ભક્ત હોતા હૈ તો ઉધર મધ્ય દિખોતા હૈ પીછે બોલેગા સબકા ઇતના બરોબર નહીં ચીજે ઇધર નહીં હજારો બાલ કે ઉરો ભી કોન્ટેસ્ટ નહીં હોના ચાહિયે હા સમજ ગયા એને ઉનકા બોલિંગ મિલિંગ સબ લોગ બમ્બઈ માં અમદાવાદ માં સબ લોગ ક્યા કરતા હૈ વર્ષો વર્ષો સબ હમકો ખાડા वो खाती है तो हमको दादा पहला जिमो फिर हम जनता है आखा दिन दादा को ख्याल रखता है और रात को आरती भी लगाता है हर रोज फिर कभी चिंता नहीं भरीज नहीं कुछ निरंतर समाधि ऐसा हुआ ही नहीं कोई आदमी को समाधि पूर्वक देह ही नहीं हुआ है ऐसा समाधि रहते है दीपक मैंने बोला जरा પાણી કરતા હૈ આપ દો નુકસાન કરતા હૈ પૈસા ભી જાતા મન ભી દુખતા 5000 જાતા હૈ વો તો નુકસાન હો ગયા ઇસકે પીછે ચિંતા કરતા હૈ વરીજ કરતા હૈ ઇસકે ક્યા પીછે પડતા હૈ રિપેર હોતા હૈ રિપેર નહીં હોતા ક્યું ચિંતા કરતા હૈ ફિર રિપેર ક્યું નહીં હોતા હૈ રિપેર તો હોના ચાહિયે નહીં હોતા તુમ્હારી સમજ માં નહીં આયે મેરી બાત એટલે કહે હૈ પૈસા ભી જાતા ઓર ચિંતા ભી કરતા હૈ ચિંતા સે શરીર ઘટ જાતા હૈ ના બોલે તો નુકસાન હોતા નુકસાન જો અભી નોકર હસતે કપ ઓર સર ટૂટ ગયા પણ તૂટ ગયા તૂટ ગયા, પણ મગર અંદર આનંદ છે રહ્યો ને, નહીં ડબલ નુકસાન. ઓ દો ખોટ જતી જો અંદર છે એ કન્યા છે, ચિંતા વરિત કન્યા છે. જો પીછા આયા તો હમ ભી વરિત આપકો હેલ્પ કરતા હમ ભી વરિત કરેંગે, પીછે નહીં આયેગા. સમજ કે નહીં, કુછ નહીં. 10,000 જાઓ, 25,000, કોઈ મિનિટ નહીં હોતા. દાદા કી કૃપા થી જાને કા નામ નહીં. હર રોજ કદને ભી જાતા હૈ, હર રોજ સબ હમારે ભક્તો હૈ ને, જીતના સબકે વહા જાતા હૈ. હમ અમેરિકા ભી જાતા હૈ, ઇંગ્લેન્ડ ભી જાતા હૈ, સબ આખા વર્લ્ડ મેં ફિરતા હૈ, હર રોજ ફિરતા હૈ. ક્યોંકિ ઇંગ્લેન્ડ મેં, અમેરિકા મેં હૈ હમારે સબ ફોલોઅર્સ, સબકી તરફ સકતા હૈ. રિપોર્ટ ભી દેતે કિધર કોણ ક્યા કર રહા હા, મેરે ફેક્ટ વહી ટાઈમ મેં યે પીરિયડ મેં થે, ક્યો રિપેર હો રહે હૈ, કાહે કે લિયે રિપેર હો રહે હૈ, અમેરિકા જાને કે લિયે, ઓર ઇંગ્લેન્ડ ઓર અમેરિકા જાને કે લિયે રિપેર હો રહે હૈ. એપ્રિલ મેં, ક્યોંકિ યે સાલ મેં જાને કા થા, નીકળે હુઆ તો બંધ રહ્યા, ઓર આગે કી સાલ મેં જાને કા હૈ, સમજે ને. તો હમારી સાથે 30-40 આદમી આને વાલા હૈ, હમ અકેલા નહીં જઈએ. ઓર 4-6 મહિને રહેના કા હૈ, સમજે ને. કરના પડે, હમને કભી લિયા નહીં, ખર્ચા ભી કરી નહીં, સમજે ને. તો એ સાલ મેં 2-1,000 રૂપિયા ઉસમે આને જાને કા, પ્લેન મેં આને જાને કા ખર્ચ, તબ યે હુઆ પ્લેન મેં આના જાના પડતા હૈ, નહીં તો અમદા ટ્રેન મેં હી ફિરતા હૈ, હમારે પૈસે સે ફિરતા હૈ, હમ દૂસરે કા પૈસા લેતા હી નહીં. મગર યે યે સાલ મેં વો બોલને લગા કા હમારે બહોત પૈસા કમાયા હૈ અભી અભી, તો હમને છૂટ દિયા હૈ ઇસમે, ઓર અમેરિકા વાલે કો છૂટ દિયા હૈ, વો ચાર ટિકટ હૈ, પૈસા ભેજ દે રખા હૈ 80,000 રૂપીઝ, ઓર દૂસરા 40 આદમી કો વો ખર્ચા 4 મહિના કા દે દેંગે, વહાં રહેને કા ફિરને કા અમેરિકા, એટલે અમેરિકા જાવેગા. વો તો વહાં હૈ ફોલોઅર્સ, ઇસકે લિયે વો સબ બોલા બોલ બોલ કે સંઘ કે લિયે કુછ દો, હમે તો હમ તો નહીં કહેતા હૈ, મુકે સંઘ કે લિયે કુછ દો, એસી ઇધર કોઈ બોલતા હી નહીં, ઓર સંઘ કા લિયે ચાર આના ભી નહીં હૈ, વો અપના સંઘ હૈ, ટ્રસ્ટ હૈ, ઉસકે લિયે મતલબ ચાર આના ભી ખર્ચ નહીં, 4 આના ખર્ચ નહીં હૈ. સમજ કે પૈસા ભી કિસી કે પાસ નહીં રહેગા, પરિવાર કો આતા હૈ, ઓર એક ક્યા નામ થા ઉસકા, પ્રેસિલા, પ્રેસિલા, પ્રેસિલા કરકે નામ થા, અમેરિકન થા લેડી, ઓર લેક્ચરર થી, હા લેક્ચરર થા, વો આઈ થી ઇધર, વો દર્શન કરને કો એક મહિના રહ્યા ઇધર, પર હર રોજ આરતી ઉતારતી, હર રોજ આરતી ઉતારતી, સમજ ગયા ને. હમકો બોલને લગી કે હમકો કાયમ કે દિયા આપકી સપાસ રખો, પરમાનન્ટ મેરી સાથ આપકી સાથ રખો, ઓર હમ બ્રહ્મચર્ય પાડને કો તૈયાર હૈ, ક્યા બોલને લગી, બ્રહ્મ, ઓર કેસા રખો, ક્યા નામ સે, ચંદન બાળા, ચંદન બાળા, જે ભગવાન કે પાસ હતા એસા ચંદન બાળા કી માફક રખો, હમ તો હમકે હમને ઇસકો દેરાસર મેં જાકે દર્શન ભી કરાયા, નૌકાર મંત્ર ભી પઢાયા, સમજે ને. વો સબ બોલતી થી જૈસા હમ બોલતા કરે એસી બોલતી થી, અમેરિકન એક મહિના રહ્યા, મગર ઉનકી સમજ મેં નહીં આ રહા, મેને બતા દિયા કે આપકો કુછ સમજ મેં આતા કે નહીં આતા, દેખો યે તુમ્હારી સમજ મેં નહીં આયેગા, તુમકો ફાયદા ભી નહીં હો જાયેગા, સમજે ને. વો દૂસરે કે લિયે હૈ, આપણે આધ્યાત્મિક માં વો ફોરી વાળા જે હૈ ને, વો જ્યાદા આધ્યાત્મિક નહીં હુઆ હૈ, અંડર ડેવલપ હૈ, ક્યા હૈ, અંડર ડેવલપ, સમજે ને. તો તુમ અધ્યાત્મ માં મેં ઇસકો બતાયા કે આપકો ક્યા એક મહિને મેં દેખા, નહીં નહીં એસા આખા હિન્દુસ્તાન માં ભયા, મગર એસા મુંહ પર આનંદ નહીં દેખા, અપને યહાં સબ બેઠતા હૈ, ઇસકા મુંહ પર સબકો આનંદ દેખતા હૈ, ઇતના હી હમકો સમજ માં આતા હૈ, દૂસરા કોઈ ચીજ સમજ માં આતા હૈ, ઓર હમકો ભી આનંદ હોતા હૈ. મને ના બતા દે તમારું કામ સમજે ને. અરે પુસ્તક લઈને તો લઈ જાવ, પુસ્તક લેકે ગઈ સમજે ને. એ ફોરેન વાળા કઈ કામ નહીં, ફોરેન વાળા કોણ સમજેગા કે સાયન્ટિસ્ટ છે વો અમારી પાસે. કેમકે એ ડેવલપ હોતા હે, ક્યા હોતા હે ડેવલપ. જો સાયન્ટિસ્ટ છે તો આમ બોલતા નહીં કે તમે આખા વર્લ્ડ કા સાયન્ટિસ્ટ ભેગા કર દો, હમ આગે બતા દેંગે વર્લ્ડ મેં ક્યા હૈ કે જી ચીજ હોય વો સાયન્ટિસ્ટ જીધર જાણતા દેખતા નહીં ઇધર હમ બતા દેંગે. આખા વર્લ્ડ કા સાયન્ટિસ્ટ કો ભેગા કર દો ઓર માનવ શાસ્ત્રી કો ભેગા કર દો. વો માનવ શાસ્ત્રી ઇતના નહીં સમજતા કે આગે ક્યા હૈ, વો માઇન્ડ કેસા હો ગયા, વો માઇન્ડ કા સબ પર્યાય દેખતે હૈ લોગ. આપ સમજે ને, માઇન્ડ ક્યા હૈ, કિસ તરહ સે હો ગયા હૈ, કિસ તરહ સે લય હોતા હૈ, તો એ સબ બતાને કે લીધે જાણે કા હૈ. જો ઇનકી મરજી હોય નહીં તો દૂસરી કી બાત હમારે નહીં તો હમ બોલેગા નહીં. વર્લ્ડ ઇઝ ધ પઝલ સ્ટેપ. તો આખા વર્લ્ડ મેં, આખા વર્લ્ડ મેં આશ્ચર્ય હો જાયેગા. બોલતી વર્લ્ડ ઇઝ ધ પઝલ સ્ટેપ એસા બોલેગા નહીં. કારણ બોલતો બોલતા હૈ ગોડ ઇઝ ક્રિએટર ઓફ ધીસ વર્લ્ડ. હમ ભી બોલતા હૈ ગોડ ઇઝ ક્રિએટર, પર ગોડ ઇઝ ક્રિએટર બાય ક્રિશ્ચિયન વ્યૂ પોઈન્ટ, નોટ બાય ફેક્ટ. કિતના બોલેગા નહીં સબ એસે હો જાયેગા. ક્યુંકે વો સાયન્ટિસ્ટ બોલતા હૈ કે ગોડ ઇઝ નોટ ક્રિએટર, હમકો લગતા હૈ ક્યુંકે હમ કુછ કર સકતા હૈ, એસા હમકો એસા રિસર્ચમાં હો ગયા કે હમ કુછ કર સકતા હૈ. પર આદમી ખુદ કર સકતા હૈ, મતલબ ક્યા કહા તક હૈ, ઇસકી લિમિટ હૈ, ક્યા હૈ લિમિટ હૈ. મગજમારી કરે વહાં તક, મગજમારી સે જ્યાદા કોઈ આગે જા સકતા નહીં. મગજમારી સમજમાં આતા હૈ, દિમાગ પચ્ચી, દિમાગ લગાકર કામ કરતે રહેના, દિમાગ પચ્ચી, મગજમારી, દિમાગ પચ્ચી કરતે રહેના, કુછ ને કુછ કરતે રહેના. યે ઇન્ડિયામાં બહોત બડા લેવલ જ્યાદા જ્યાદા ડેવલપ કોણ હૈ કે જૈન લોક હૈ, સમજે ને. ડેવલપ હૈ મગર ઉનકો આજ શાંતિ નહીં. ઓ ઓબ્ઝર્વેટરી ઇન પાસ નહીં હૈ, સમજે ને. ઓબ્ઝર્વેટરી ટૂટ ગઈ હૈ ઓર અંડર ડેવલપ કો ઓબ્ઝર્વેટરી તો હૈ નહીં. આપ સમજે ને, ઓબ્ઝર્વેટરી તો આમ તો વર્લ્ડ કા ઓબ્ઝર્વેટરી બોલા જતા હૈ, ક્યા ઓબ્ઝર્વેટરી. ઓર વો ઇંગ્લિશ લોક જે કે હૈ ફોરેન વાળા સે, વો 125 ડિગ્રી પે હૈ, જૈસે 360 હૈ સર્કલ. ઓર અપના જૈન લોક ક્યા હૈ 250 પે હૈ ડેવલપમેન્ટ. ઓર એ હિન્દુ લોક ક્યા હૈ 200 પે, એ મુસ્લિમ લોક ક્યા હૈ 175 પે. આપ સમજે ને, પારસી લોક ક્યા હૈ 180 પે. ઓર જો ચીન હૈ જાપાન હૈ 165. આપ સમજે ને. ઓર આફ્રિકન લોક ક્યા હૈ ઓનલી 50 ડિગ્રી, ક્યા હૈ 50 ડિગ્રી. આપ સમજા ને. ઓર હમ ક્યા હૈ 356. કિતની ડિગ્રી હૈ 356, નોટ 360. 360 મેં મહાવીર થા, ક્યા થા મહાવીર, મગર હમકો જો જીતની રેડિયસ હૈ ને વહા હમકો કિસી કે સાથ મતભેદ નહીં, ક્યુંકે સેન્ટર મેં રેડિયસ સભી સરખી લગતા હૈ કે નહીં. તુમ્હારી સમજ માં આયા ક્યા, સબકો કિરણ જો હૈ સરીખે લગતે હૈ. ઠીક હૈ જી, સેન્ટર મેં હૈ ના તો આ કેડા યાર કલ્લા હૈ, કિસકે સાથ મતભેદ નહીં, કુછ ભી નહીં. ઓર સેન્ટર મેં હૈ તો ડિફરન્સ ઓફ ઓપિનિયન, સેન્ટર મેં સે 5 ડિગ્રી ભી 25 ભી સરખી, સબ સરખા, ઉસમે મતભેદ નહીં. એસા હમકો કિસી કે સાથ મતભેદ નહીં, એ વર્લ્ડ મેં કોઈ આદમી એસા નહીં હિન્દી સર હમરે મત દે બોલે કે દાદા ખરાબ આદમી હૈ તો પિતા ભી હમારે આપકી સમજ નહીં આતા નહીં બધી બાત હમારી હિન્દી બરાબર ઠીક નહીં હૈ ઐસી કોઈ બાત નહીં હિન્દી અચ્છી બોલ રહે હૈ સારી છે હિન્દી કે બરાબર કોઈ બાબત કા ધ્યાન નહીં ઉસકો ક્યા બોલા જાતા હૈ વર્લ્ડ કા કોઈ ડિગ્રી કા ધ્યાન હૈ નહીં બોલો બોલો બોલો અજ્ઞાની બોલો ભાળો ભોળો કે છે હે ભોળો ભોળા કો ભી ધ્યાન રહેતા હૈ વર્લ્ડ કા ધ્યાન રહેતા હૈ ખાણે કા પીણે કા વો તો ફર્ક ઓર રિલેટિવ કા ક્યુકે આખી જિંદગી ભ્રમતે રે પાડને કો તૈયાર હૈ મિકેનિકલ એન્જિનિયર હો ગયા ઓર સર્વિસ ભી કરતા હૈ 850 રૂપિયા ઉસકો સર્વિસ પસંદ નહીં કુછ ભી પસંદ નહીં ઇસકા ધ્યાન હી નહીં વો ક્યા બોલતા હૈ હમકો દીક્ષા દો ધ્યાન ક્યા હૈ આત્મા કા ધ્યાન દૂસરા કોઈ ધ્યાન નહીં ઉસકો ક્યા બોલા જાતા હૈ અપના ભગવાન હી બોલે ભગવાન હી બોલા જતા હૈ હોને વાળા હૈ ક્યુ એસા તૈયાર હોતા હૈ કાય કે ક્યા ફાયદે કે લિયે શાંતિ કે લિયે શાંતિ માટે ઓ વર્લ્ડ કી ઓ જે દશા અભી હુઈ ને ઉસકે પાણી છાન દેતે સમજે ઠંડી પાણી નીકળતી वो तैयार हो रहे हैं तो इनके इफेक्ट हमने पुस्तक में लिखा है कि 2005 में इनके इफेक्ट पूरा आ गया अभी कितना साल पीछे सेंटर ऑफ द वर्ल्ड कितने साल पीछे 2005 साल में इसका नतीजा अब थोड़ा आ गया बिल्कुल शांति से और इंडिया को કેન્દ્ર કેન્દ્ર સ્થાન હો જાયગા આખા ઇન્ડિયા ફોરેન આખા વર્લ્ડ કા કેન્દ્ર સ્થાન હો જાયગા ઇધર સબ અમેરિકા વાળા સબ ઇધર આય પૂછને કો આયેગા હમ કૈસે ચીજ પર દે હમ જા દે ભાઈ ઇસકો અતે પૂરો ગયો યે નહીં કર મે હે ના નહીં કે યે નહીં કર તો મે ત્રાસ આતા હૈ ખતમ આ સબ કી આય યે નહીં તો કે રહે જાતા તો ના કે નહીં તો બહુ નાના પ્રકારની બહુ નથી આપણું તમે જોયું બે વર્ષ લોકો અપમાન કરવા આમ કરવા તેમ કરવા પછી નહીં આવતા પહેલા છે એના વિચાર બદલી જાય શું થાય ક્યાં બદલી ગયા નક્કી કરી દાદા ને સાથે મતભેદ પાડું દાદા ને હરાઈ પાડું એવું નથી આવતા પણ વાતાવરણ હજારો માણસ નું મન વચ્ચે રહે છે બને ત્યાં માણસ ના રહે મતભેદ પડ્યા હોય જ નહીં મતભેદ હોય ને હવે આપડે એને પૂછીએ છીએ અહીંયા કેમ બાપજી ને કેમ છે તબિયત તબિયત તો સારી બહુ ક્રોધી એટલે મન એનો વચ ના કહેવાય ને મન વચકો ને આમ કે આખો ધડો યાદ રહે નિરંતર યાદ રહે તારે એનું મન વચ થઈ ગયું તારું મન કોને વચ વચતું છે દાદા ને એવું તને લાગે છે એવું કેટલા માણસ નું વર્ત એટલે પછી દુઃખ જ ના હોય ને, એને દુઃખ જ ના હોય, અડે જ નહીં દુઃખ. પેલો નીચે રહી ગયો ને છોકરા છોકરા મગર આપ આરોપ કરતા, આપ જાણતા નહી કે આપ મેં આત્મા હું જાણતા નહીં કે રિયલાઇઝ નહીં કે ઇસકે, આપ આરોપ કરતા હૈ કે સબને બોલા કા ધમકી બાતો કરેગા, મગર એસી બાત કો નહીં કરેગા, સમજે ઉધર રસ્તા હૈ તો ઇસલિયે હમે બાત બોલતા હૈ, હમ રિયલાઇઝ કરા સકતા હૈ, સમજે ના, ફિર કોઈ કોઈ હરકત નહીં હોતી, તકલીફ ભી હોતા હૈ, કોઈ જાના વો ભગવાન ને લિખા હૈ સબ કામ પૂરા હો જાતા હૈ. ભાઈ મેરે કભી એસા નહીં લગા, મેરા કલ કા દિન ગયા વો અચ્છા થા, આજ દિન મેરા અચ્છા હી રહતા હૈ. એવું કોઈ દિવસ લાગ્યું જ નથી કે કાલ નો દિવસ સારો હતો ને આજનો ખરાબ છે એમ. હું તો જબ વેકેશન હોતી ની તો સભી સભી દિન વેકેશન હોતા હૈ, ફિર કોલેજ ખુલ જાતી, ફિર ચાલુ હો જાતી. આપ સમજાતા ને, એસી બાત હૈ, ઇસકે પે ભરોસા મત રખના, કે સભી અચ્છા હૈ, કે સભી કામ અચ્છે કરતા હૈ, અચ્છા હૈ, જિધર આપ બોલતા હૈ કે અચ્છા હૈ, ઉધર હી બુરા આયેગા, ઓર જિધર બુરા હૈ ઉધર હી અચ્છા આયેગા, સમજે ને, નિયમ હૈ દુનિયા, હાં, વો અચ્છા બુરા એ રિલેટિવ હૈ, આપ સમજે ને, તો એ અચ્છા હૈ તો બુરા આ જાયેગા, કભી બુરા હૈ તો કભી અચ્છા આ જાયેગા, ઓર અચ્છા બુરા નહીં હૈ તો કોઈ તકલીફ નહીં. આપ સમજ ગયા, યુ આર કૈલાસ ઇઝ કરેક્ટ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ, નોટ બાય રિયલ વ્યૂ પોઈન્ટ. યુ આર કૈલાસ ઇઝ કરેક્ટ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ, નોટ બાય રિયલ વ્યૂ પોઈન્ટ. બાય રિયલ વ્યૂ પોઈન્ટ યુ આર શુદ્ધાત્મા હૈ. આપ સમજ ગયા, મગર આપકો રિયલાઇઝ નહીં હુઆ આજ તક, આપ કૈસા શુદ્ધાત્મા હો જાયેગા. શુદ્ધાત્મા કી જો પોસ્ટ આયેગી ઓર આપ લે લેંગે હમ હૈ, સમજે ને, વો બેટ ના વો આપ લે લેતે હૈ, સહી જગા નહીં પોસ્ટ કે ઇસકા નામ અસર ભી હૈ, ઇસકા નામ, મગર વો વો અસર ભી કી પોસ્ટ ભી દી ઓર ઇનકી પોસ્ટ ભી, દોનો પોસ્ટ ભી દી હૈ. આપ કુછ ગાલી દેવે ને તો વો પોસ્ટ લેતા નહીં, વો હમારી નહીં પોસ્ટ, વો અસર ભી કી હૈ, ક્યોંકિ તુમ કૈલાસ પે પછાનતા હૈ, કૈલાસ કી સાથ હૈ તુમ્હારા ઝગડા હૈ, હમારી સાથ કોઈ ઝગડા નહીં, ઉસકી ઉસકી પોસ્ટ કૈલાસ કી લે લો. આપ સમજે ને, એસા મહાવીર ભગવાન કી વિજ્ઞાન હૈ, કેસી હૈ ભગવાન કા વિજ્ઞાન, કેસા હૈ મહાવીર ભગવાન કા, અલગ અલગ હી રહ જાતા હૈ. મહાવીર ભગવાન કા જો વિજ્ઞાન હૈ, 24 તીર્થંકર કા જો વિજ્ઞાન હૈ, સબ એસી વાત હૈ, સબ રિલેટિવ રિયલ, ઇસ વર્લ્ડ સે સમજ જાવે, દુનિયા મેં કોઈ તકલીફ નહીં. બિલકુલ. પર મેં કહી રહ્યા છું ફર્સ્ટ સ્ટ્રોંગ બિલીફ, આપને સમજમાં આતા ને, પર મેં દિગંબરી જૈન હું દૂસરી રોંગ બિલીફ, મેં ઇસકા ભાઈ હું તીસરી રોંગ બિલીફ, ઇસકા ફાધર હું લડકે કા ફાધર હું ચોથી રોંગ બિલીફ, એ ભાઈ કા હસબન્ડ હું પાંચમી રેંક બિલીફ, કિતની રોંગ બિલીફ હૈ, કિતની રોંગ બિલીફ હૈ. હમ નવેમ્બર કે 25 તારીખ કે બાદ આ જાયેગા, ફિર આપકો રોંગ બિલીફ કો નિકાલ દેંગા નવેમ્બર કે 25, ઓર રાઇટ બિલીફ જિસકો સંકેત બોલતા હૈ, સમ્યક દર્શન બોલતા હૈ, હમ દે દેંગે, સમજ ગયા ને, ફિર ફિર કોઈ તકલીફ નહીં હોતી. ઓર સંસાર ભી ચલતા હૈ આપને છોડ દેને કા ખુદ નહીં તે વાત કુછ છોડ દેને કા નહીં બાતે બાતે સમજ જાને કા કે ઇસકી ટપાલ હૈ એ ઇસકી પોસ્ટ હૈ એ મેરી પોસ્ટ હૈ એસી બાતે હી સમજ જાને કા છોડ દેને કા કુછ નહીં એ સેઠ કી ભી ઔરત હૈ લડકા હૈ સબ છોડ દેને કા આપ સમજ વો વિજ્ઞાન હૈ વિજ્ઞાન કભી વરિદ વરિદ કુછ નહીં હોતી કુછ ભી હો વરિદ નહીં હોતા એ નિરંતર સમાધિ રહેતા હૈ આપકો પસંદ નહીં સમાધિ સમાધિ પસંદ નહીં આપકો સમાધિ કરાઈ નહીં કરી જ નથી લેતી હા સમાધિ કરી જ નથી નહીં દેખા નહીં કભી સુના નહીં સમાધિ સમાધિ કિસે બોલતા હૈ કે સબ ઉપાધિ મેં સમાધિ રહેતા હૈ કિતને ભી ઉપાધિ રહે ના તો ભી સમાધિ સમાધિ ચલી નહીં જાતી અને વહાં આ સકતા હૈ કે નહીં આ સકતા હૈ મેં ઇધર બાતે બતા દું વહી રસ્તા હૈ વહી રસ્તા હૈ આ ભી સકતા હૈ ઉધર ઇધર તો ત્યાં આઈ પણ શકીશ નહીં પણ સાંભળી શકીશ હા બરાબર છે વહાં હમ દેખો ને આ બુધવારે ગુરુ શુક્ર શનિવાર કો સવાર મેં પહેન હમ જાને વાળા બમ્બઈ તો આ બુધ ગુરુ શુક્ર મેં અશોક ભાઈ હું એસા બોલેગા ખરા ઓર આપ ભી બોલેગા કે આપકા નામ ક્યા હૈ તો કૈલાશ હું મગર વો અશોક બોલતા હૈ મગર ઉસકો અશોક ભાઈ હું એસી બિલીફ માં નહીં હૈ ના આપકો બિલીફ માં હૈ તમારા સંસર્ગ માં નથી આવ્યો ને એટલે એવું છે બ્રેન બહુ સરસ બ્રેન સરસ ક્વોલિટી ના બધી દિગંબર ક્વોલિટી આપકી સમજ માં આ ગયા ને વો સાયન્સ વિજ્ઞાન હૈ સબ હમારે સાથ બમ્બઈ સે અમદાવાદ સે સબ 200 આદમી ઇધર આ જાય યહાં હર સાલ આતા હૈ 10 દિન રહેતા હૈ સબ સત્સંગ ચલતા હૈ સબ અરે સેઠ કે ખર્ચા ખર્ચા એ સેઠ કર લેતા હૈ સબ 20-25 હજાર રૂપિયા ખર્ચ હોતા હૈ 10 દિન રહેને કા લે એક કર લેતા હૈ મગર વો ટાઈમ આ જાના આપ નવેમ્બર કી 25 તારીખ કો આ જાયેગા સબ તકલીફ મેં આદમી ચિંતા દૂર હો જાકે ઓર કિતના કર્મ બાંધ દેતે વરિદ હોતી જબ કર્મે બાંધતા હૈ સબ ઓર ઇધર સે અધોગતિ મેં ચલે જાતે સમજ ગયા ને ગતિ અચ્છી નહીં રહેતી ફિર વો તિરંગ ગતિ કી નર્ક ગતિ હો જાતી અપને કુછ તકલીફ નહીં હોતી કોઈ ગતિ નહીં અચ્છી ખરાબ નહીં હો જાયગી ઓર આગે આગે મોક્ષ કી તરફ ચલે જાયેગા ઓર સેલ્ફ કા રિયલાઇઝ હમારી યહાં આકે હો ગયા ફિર કો એક દો અવતાર મેં તો મોક્ષ ચલે જાતે એક દો અવતાર મેં મોક્ષ ચલે જાતે કર્મ ઓર કર્તવ્ય મેં મોક્ષ હૈ ના કર્મ અને કર્તવ્ય માં જ મોક્ષ છે ને કર્મ અને કર્તવ્ય માં જ મોક્ષ છે ને ઓ કર્મ ઓ આપ જો કર્મ કરતા હે વો કર્મ આપ નહીં કરતા હૈ મગર આપકો એસે લગતા હૈ કે મેં હી કરતા હું આપ સમજા ગયા આપ ખુદ કરતા નહીં ઇસકા કરતા કોણ હૈ કૈલાશ હૈ કે જે ઉપર વાળા નહીં ઉપર વાળા કોઈ કરતા નહીં ઉપર વાળા તો ઉપર તો હૈ નહીં કોઈ હમ જા કે દેખ કે આયા ઉપર બોલે આકાશ હૈ ખાલી સમજ ગયા નહીં ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ Not in creation. Not in creation. God is in every creature, whether visible or invisible, not in creation. And over upar bhi koi nahi, baap bhi nahi koi upar. Khali wrong belief hai, upar hai. Wo farj wala log ki bhi bolta hai. Upar hai, upar koi baap bhi nahi. Aap samjh rahe na? Udhar hi hai, in every creature, whether visible or invisible. તો આપ જો કૈલાશ હૈ તો આપ કર્મ કા કરતા હૈ ઓર આપ જો આત્મા હો ગયા તો ફિર આપ કર્મ કા કરતા નહીં તો ફિર આપકો કર્મ લગતા હૈ નહીં જિસકો કર્મ નહીં લગતા હૈ બહેન કો કર્મ નહીં લગતા હૈ વો લડકા હૈ હમારે સાથ ઇસકો કર્મ લગતા નહીં વો બેઠા હૈ ને કર્મ લગતા નહીં क्यों के भाई कैलाश हूँ बोल के करता है आप, कैलाश है ही नहीं इसलिए कर्म लगता है, आप समझ रहे हैं। कैलाश तो लोगों के लिए है पर आत्मा जो होती है वो कराती है ना कर्म और कर्तव्य। કૈલાસ તો લોકો માટે છે પણ કર્મ કર્મ અને કર્તવ્ય તો મેં આત્મા છે એ કરાવે છે ને, એવું નહીં કુછ કરે હાથ નહીં હાથે ડાલતા નહીં, ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ હે, સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ પર તુમ્હારે યહાં કૈસે એવિડન્સ હતા હૈ સર્કમસ્ટેન્શિયલ હોતા હૈ ના આંખે દેખા નિરંકાર મુનિ એવું કે છે કે અમારા હાથમાં ભગવાન છે, નિરંકાર મુનિ છે એવું કે છે કે અમારા હાથમાં ભગવાન છે, આત્મા ભગવાન હે મગર આત્મા કો આપ જો પહેચાનો તો ફર હો ગયા, મગર આત્મા પહેચાન હુઆ નહીં ને, ઇસકે લિયે આત્મજ્ઞાન હોના ચાહીએ, ક્યા હોના ચાહીએ, ઉસકો અપના ટાઈમ લગતા હૈ આત્મા કી પહેચાન હોને કો, એટલે આત્માની પહેચાન થાવ કઈ એનો પોતાનો ટાઈમ જોઈએ લાગે, નહીં સ્ટડી કરના પડતા હૈ, એનો સ્ટડી કરવો પડે, ઓ લાખો જન્મ સે નહીં હોતા હૈ, મગર હમારે યહાં આયેગા નહીં તો આપકો હો જાયેગા, હમ કરતા નહીં નિમિત્ત હૈ ક્યા હૈ, કરતા કરતા સે નહીં હોતા હૈ, કેટલિસ્ટ સે, કેટલિસ્ટ પેલો એજન્ટ કે ખાલી ની હાજરી થી બધું થાય એમ, પર આપકા આત્મા વો દેખ સકતે હૈ એ દેખ સકતા હૈ આપકો, જો આપકા ગણેશ અવતાર સે અભી તક કરોડો અવતાર ગયે કહાં આપકો વહાં કે વહીં દિખે ના, કતની ઉમર હો ગઈ આપી, એ સબ કોણ હૈ કેસે આપને બંધન હો ગયા હૈ કેસે આપને વો જાનને કા હૈ સબ ચીજ જાનને કા, સમજ ગયા, સમજ જાના ચાહીએ ફિર કોઈ તકલીફ નહીં રહેતી, બરાબર, નહીં તો એ દુનિયામાં તો ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ સેલ્ફ, ક્યા હૈ ઇઝ પઝલ ઇટ સેલ્ફ, ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ સેલ્ફ, ગોડ હેઝ નોટ પઝલ ધીસ વર્લ્ડ એટ ઓલ, only scientific circumstantial evidence, આપ સમજા હતા ને, એટલે એક દફે ભાઈ આપણે દો દિન હૈ ઇધર એક દફે આવો, બિલકુલ સિક્રેટ હૈ, પબ્લિક કે લીએ નહીં હૈ નહીં યે બાત, યે બાત પબ્લિક મેં કોઈ સમજ રહે સમજ મેં નહીં આયેગા કિસી કો, વો તો કોઈ આદમી કે લીએ હૈ યે બાત, સબકે લીએ નહીં ને, યે બાત સબકે લીએ નહીં હોતી ને, વિશ્વાસ રાખવાનો જોઈએ, નહીં વિશ્વાસ આયેગા નહીં, હમ બોલેગા ગોડ ઇઝ નોટ ક્રિએટેડ ઓફ ધીસ વર્લ્ડ, ક્યાં બોલેગા સબ માનને કો આ જાયેગા, સમજ ગયા ને, ઓર પ્રોબ્લેમ વાર સાયન્ટિસ્ટ પૂછતા હૈ હમ બોલતા હૈ, સાયન્ટિસ્ટ પૂછતા હૈ કે ગોડ ઇઝ ક્રિએટર ઇઝ કરેક્ટ ઓર રોંગ, તો મેં બોલતા હું ગોડ ઇઝ ક્રિએટર ઇઝ કરેક્ટ બાય ક્રિશ્ચિયન વ્યૂ પોઈન્ટ નોટ બાય ફેક્ટ, જૈન ધર્મ કી ફિલોસોફી યહી હૈ ના, જૈન ધર્મ ની ફિલોસોફી એ જ છે ને, હા જૈન ધર્મ એ બોલતા હૈ ભગવાન કોઈ હૈ નહીં તુ હી સ્વયં ગોડ ઇઝ ક્રિએટેડ કરેક્ટ બાય ઇન્ડિયન વ્યૂ પોઈન્ટ નોટ બાય ફેક્ટ, બાય ફેક્ટ ઓન્લી સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ, આપ કુછ કરતા નહીં, આપ આપ જે હોતા હૈ આપ જાણતા નહીં, આપ જે આપકી શક્તિ કરને કી હૈ ઉસે જાણતા હી નહીં, ફિર ક્યા કરેગા હમ, કૈસે ઇસ તરહ સે મેને ક્યા બોલા કે કર્મ બંધ બંધ હો જાતા હૈ, મેને ક્યા વો કહીએ કહી મેને ક્યા, વો ઇતને ઇગોઇઝમ હૈ ક્યા હૈ, ઇગોઇઝમ તો ઇગોઇઝમ સે કર્મ બન જાતા હૈ, જિધર ઇગોઇઝમ નહીં હૈ મેને ક્યા નહીં ના કર્મ નહીં હોતા હૈ, પર ખાના ભી ખાતા હૈ કૈલાશ ખાતા હૈ, આપ ખુદ ખાતા નહીં કભી, સબ બોલતા હૈ મેને ખાયા મેને ખાયા મેને ખાના ખા લિયા યે સબ ખા લિયા મેને ખા લિયા, વો ગલત બાત હૈ સબ, વો કૈલાશ સબ કહેતા હૈ, કૈલાસ જ એવું બધું કે છે. કૈલાસ જ એવું બધું કે છે. હા કૈલાસ સબ ખાતા હૈ. ઓર કૈલાસ એ પૂતગલ હૈ, વો આત્મા નહીં. કોણ સા મુનિ કી બાત બોલતા હૈ આપ? નિરંકાર. નિરંકાર વો કિધર રહેતા હૈ? હોને વાલા નહીં. તીર્થ કે હોના વાલા હોતા તો તુમ્હાર સુનને કી મિલતી. અભી વાત હી સુનને કી નહીં મિલેગી. તો કિતના આદમી બોલતા હૈ કે હમ ગુજરાતી પૂરા થોડા સીખ કે આપી બાત સમજ સકે. આપ ભી સીખને કો તૈયાર હૈ નહીં? કિતના ગુજરાતી દો તીન મહિનામાં સમજ જતા હૈ. इतने कोई फेर नहीं ज्यादा है. आत्मा धनी हो जाता है और बोलता है मैं भाई का धनी हूँ. कैसी गलत बात करता है. नहीं वो दुनियादारी के लिए बराबर है. बाय रिलेटिव व्यू पॉइंट इट इज करेक्ट, नॉट बाय रियल व्यू पॉइंट. आप समझे ना? ओनली टेम्पररी एडजस्टमेंट है. ओनली ऑल दीज आर ओनली टेम्पररी एडजस्टमेंट है. नॉट परमानेंट. वो दो साल का एडजस्टमेंट होता है, 25 साल का होता है, 50 साल का. इसमें ज़्यादा एडजस्टमेंट नहीं होता है ना. टेम्पररी एडजस्टमेंट. और परमानेंट वो परमानेंट है. आपको परमानेंट मांगता है ना? परमानेंट मांगता है ना? डेरा सुबह जाता है कभी दर्शन करने के लिए? हाँ, मंदिर जाता हूँ ना. ખાણા ભી ખાતા હોય કોર્ટ મેં જગ્યા લે જતા. હવે નહીં ખાવું કે છે અત્યારે. હવે નહીં ખાવું કે છે. ખાણા નહીં ખાય. અરે ઇમિડિયેટ યુ આર ટાઈમ. ઠીક છે. અત્યારે ટાઈમ નથી રહ્યો એટલે નહીં ખાવું એમ. હા મતલબ હરવત શું કરતા હૈ? પહેલે ખાણા ખાતા નહીં. કભી લેટ હો જાતા હૈ નહીં તો આપ ખાણા ભી ખાતા હૈ ઓર કલા સુધર ભી ચલે જાતા હૈ. બરાબર. એબ્સોલ્યુટલી કરેક્ટ. યે નહીં હોના. બડે બડે શેઠ ભી એસા કરતા હૈ. બંબઈ મિલ માલિક શેઠ ભી એસા કરતા હૈ. વો શેઠ ખાના ખાતા મેરી સાથ બેઠા થા. શેઠ તો ખાના ભી ખાતા થા ઓર શેઠ તો મિલ માં ચલે ગયા થા. તો યે તો કહેતા હું મેં કર્તવ્ય હોતા હૈ ના વો. હે એક કહું છું ને કર્તવ્ય હોય છે ને કે છે કર્તવ્ય ના મેરા વો. મગર આપ અભી ખાના ખાતા હૈ ફિર ઉધર સે ઉધર ચલે જાયેગા. તો ક્યા કામ હોતા હૈ વો? તો ઉધર કુછ કામ હોતા હૈ. સબ પુરુષ માં આદમી એસાઈ કરતા હૈ. ખાના ખાના ભી બગાડતા હૈ ઓર વો ભી બગાડતા હૈ. દોનો ભી ફેક્ટ કરતા હૈ. ઓર ખાના આરામ સે ખાઓ. 11 બજે હો ગયે આરામ સે ખા કે ચલા જતા ને તો ઇસકો ક્યા બોલતા હૈ કે ચિત્ત કી એબસેન્ટ મેં ખાના ખાયા તો ઇસકો ક્યા ફળ મિલેગા? કે ઉસકો સુધરે હાર્ટ ફેલ કી તૈયારી કરના પડેગા. સિમ્પટમ સે જીસકો હાર્ટ ફેલ કા ઇનામ ચાહીએ ઇસકો એસા કરના ચાહીએ. આપ સમજ રહા હૈ મારી બાત? वो दो ही काम खराब करते हैं. खाना भी खराब करते हैं, वो भी खराब करते हैं. और सब लोग करते हैं, ऐसा नहीं होना. और आपका कोई काम बिगड़ेगा नहीं. तरफ 11 बजे हो गए नहीं तो भी हम आशीर्वाद दे देंगे आपको. आज का आज और कल तुम्हारे जो टाइम मिले हो तो बोल दो, नहीं तो फिर कल तुम ठीक है. ये बॉडी का मालिक में 20 साल से ओनर नहीं हूँ. इसका ओनरशिप मैंने डिसॉल्व कर लिया है. और माइंड का मैं भी ओनरशिप नहीं. और जो स्पीच है ना स्पीच, वो स्पीच का मैं ओनर नहीं हूँ. और कौन बोलता है आप बोलेगा तो आपको क्या लगता है कौन बोलता है? रिलेटिव टर्म तो आप ही बोलता है, गुरुजी बोलता है. कहते हैं रिलेटिव में तो आप तमिल बोलो छो कहते हैं. नहीं रियल में तो आत्मा बोलता है. रियल में आत्मा बोले छे वो. बराबर है. રિયલ માં આત્મા બોલે છે ને રિલેટિવ માં તમે બોલો છો. રિયલ માં આત્મા કભી બોલતા ही नहीं. आप समझ ने तो अभी कौन बोल रहे हैं? अभी अंदर वो ओरिजिनल ट्रैप रेकॉर्ड है, वो सेकंडरी है, वो ओरिजिनल ट्रैप रेकॉर्ड है, वही बोल रही है.